એટલે એ વાસ્તવિકતા પ્રાપ્ત થશે તમને. આઈસ્ક્રીમ કઈ હા ચોપડી માં વાંચવાથી કે ચોપડી માં જોવાથી ફોટા માં જોવાથી કે આપણને દાડો ભરે નઈ, આઈસ્ક્રીમ ખાવાથી દાડો ભરે. શું કહ્યું? થોડો હોય તો પણ થોડો પણ ખાધેલો હોય તો દાડો ભરે. આમાં ફોટા માં આટલો બધો જોઈએ એમાં શું દાડો ભર્યો આપડો ભરે દાડો? ગાય પગલા દર્શન કરી ગયેલા. હા એ બધું બહુ છે આટલું. હે આટલું કરશે ને તો તમારે ભાઈ શાંતિ રહેશે, બધું આનંદ રહેશે, બોલું થવા મળશે. અમને થોડું જ્ઞાન વિશે સમજાવો ને બેન પૂછે છે. શું પૂછે છે? કે અમને થોડું જ્ઞાન સમજાવો કે આ જ્ઞાન શું છે. કોણ કે છે? આ બેન પૂછે છે. શું તારું નામ? એ કે ને ઈલા. હે ઈલા? તારું નામ છે? માય નેમ ઇઝ ઈલા, નોટ યુ ઈલા. યુ આર નોટ ઈલા, યુઆર નેમ ઇઝ ઈલા. એવું તને નહીં લાગતું? માય નેમ ઇઝ ઈલા. એવું તો માય કહેનારું કોણ? આય કોણ? હું પણ કોણ? એનું ડિસાઈડ કર્યું છે. ઈરાદા શરીર નું નામ આપ્યું, લોકો ને ઓળખવા માટે સાધન આપ્યું. અને તું જાણો છો કે આ શરીર ઓળખવા માટે ઈલા નામ છે, પણ તું તારું નામ ઈલા છે. એટલે તું જુદી, ઈલા જુદી. તો તું કોણ? તમે સમજાવો કે અમે કોણ છીએ. ના એટલે એવું જ્ઞાન તમને કરાવડાવું, તેનું રિયલાઈઝ કરાવડાવું. રિયલાઈઝ થાય તો તમે માને ને. આ ઘડિયાળ હોય ચાલુ હોય, બધું જોઈએ અને જાણીએ કેવી ચાલે એ બધું જાણીએ ત્યારે ઘડિયાળ એ રિયલાઈઝ કરી આપીએ તમને. સમજ પડે ને? એનું જ્ઞાન અને પાછી કે હું તો આમને આમની ધણિયાની આ બાબા ની માં ઓહોટિંગ કરે છે. તમને બેન કે છે કે અમારાથી કાલે ના આવે તો આજે કઈક કોને? હે કાલે અમારાથી ના આવે તો આજે કઈક અમને કહો. આજે તારે શું જાણવું છે બોલ? તને દેખાડવા મારે કોઈ કોઈ રસ્તામાં પથ્થર મારે તને તો તને તને શું થાય? મહી મનમાં આનંદ થાય? આનંદ થાય? દુઃખ થાય? હે દુઃખ થાય? એટલે તું પેલા ને શું કહું? એટલે એની પર ગુસ્સે થવું? તું ગુસ્સે ના થવું? ગુસ્સે હવે ખરેખર એ માનનાર છે કે બીજો કોઈ માનનાર છે? ના ના તને મારી ને આ બધા ને કેમ ના મારે? તને જ મારે છે. કેવું શું કારણ છે? પણ વાંકે દેખાય છે ને, વાંકે દેખાયેલું તો બધું જૂઠું છે. આ ભ્રાંતિ છે. એટલે આ જે તને દેખાય છે કે આ મારનારો તો બીજા ને કેમ નહીં મારતો? તને મારી એ કારણ શું? કે તારો નંબર કઈ લાગ્યો? અને તો આગળ તારે ત્યાં છે ઇનામ છે, પ્રાઇઝમાં ભરું છું, ઇનામમાં લોટરી મૂકું છું, ભરું છું, તે કઈ ઇનામ લાગતું નથી. અને અહીં ઇનામ લાગી ગયું, લોટરી લાગતું નથી અને અહીં લાગી ગયું. સાથી ઇનામ લાગી ગયું. કારણ કે તારો પહેલાનો હિસાબ છે તે આ ચૂકતે કરે છે. તારો હિસાબ ચૂકતે કરે છે. આ તારા જ કર્મનો ઉદય છે. અને એ તો નિમિત્ત છે બિચારો. શું છે? તારા જ કર્મનો ઉદય તને ફળ અપાવડાવે છે. અમારે તો એનો શો ગુંદો? તે તો નિમિત્ત છે. નિમિત્ત ને બચકા ભરવાનો શો? આખું જગત નિમિત્ત ને બચકા ભરી અને દુઃખી થાય છે. એનું નામ જ ભ્રાંતિ. ગુનેગાર ને જાણે નહી અને નિમિત્ત ને બધા ભર્યા કરે. શું કરે? ગુનેગાર તારી જ ભૂલ ને લીધે અને આ કરે. એટલે તારે શાંતિ રાખવી અને એને ગુણ માનવો કે તે મને આ કર્મ થી મને છોડાવડાવી. એટલે આવું સમજે તો નિવેડો આવે, નહી તો નિવેડો આવે નહી. નહી તો તે મને મારી, એ તો નાના છોકરા કે છે તે મને મારી, અને સંતો કે છે તે મને માર્યો. પણ એ જ્ઞાન નથી. જ્ઞાન એક્ઝેટ હોવું જોઈએ. કેવું? હવે નિમિત્ત ના બચકા ભરવા એટલે શું? ત્યાં કઈ ચેત એમના કૂતરો પાડેલું હતું, તેને રમાડતા હતા ચેત. તે હું નાનો હતો, મારી વાત સાંભળતા નતા, અને મારે ઉતાવળ હતી ક્રિકેટ રમવા જવાની. એટલે ભાઈ શેર કૂતરા ને રમાડતા હતા, અને શેર કે જા હું વાત કરું છું કે છે એમ કરી કૂતરા ને રમાડ્યા કરે, પણ મારી વાત કરે નહી. એટલે મને રીત ચડી, એટલે કૂતરા નું મોઢું અહીંયા કરે તું, અને આમ પપ્પા ભરગયા કરે, પૂંછડી અહીંયા કરે હતી. તો પછી મેં પૂંછડી ખાઈ કઈ દબાઈ ની, તે શેઠે બચકું અહીં બદલી દઉં. શેઠ ને કૂતરે કૂતરું જો મોડું એનું હોય તો બચકું બી લે. એટલે શેઠે માર માર કર્યું, મારશો નહી શેઠા, તો મેં દબાઈ પૂતળી. કૂતરા નો શું દોષ? એટલે નિમિત્ત ને બચકા ભરે. કૂતરું કૂતરે કૂતરે બચકું ભર્યું, તેનો ગુનેગાર કોણ છે? હું. અને મારે કૂતરા ને તમે સમજ ભાઈ ને એ રીતે આ જગત નિમિત્ત ને બચકા ભરી ભરીને દુખી દુખી દુખી દુખી. અમે બધા છ આઠ જણ ગયા તો આગળ વિસા વિસા કયા તે ના આલ્યા અમને. પેલું ધર્મ ને માટે જાય છે એવું જોવાનું નઈ. એટલે પછી તો આગળ પેલા શીખો શીખો ને બધા ઝઘડા ચાલે છે ધર્મ ના, એને મને એમ થયું કે હિન્દુસ્તાન એ બધી એની બધા લોચા વાસે. તે કહે છે ના અમારે અમારે દિલ્હી તપાસ કરવી પડશે. એટલે અમને બધાને અમારું બધું નક્કી કરેલું બધું બંધ રાખવું પડ્યું, અને પછી ડેટ્રોઇટ થી અમારે પાસે શિકાગો જવું પડ્યું. નવરાત બેસી રહે નહી શિકાગો તો ગોઠવવાનું. સરસ ભાઈ ની પાછો વકીલ કર્યો એક, $500 એને આપવાના કર્યા. પાંચસો કે પાંચસો $500 ને આપવાના કર્યા. ભાઈ વકીલ ને કહ્યું ભાઈ જલ્દી આનો કે લાયેલો તો એ કઈ નીકળ્યો ના આવ્યો. પણ અમારા મનમાં કઈ જે થયું નતું, કારણ કે એમનો દોષ નથી અમારો દોષ છે, અને આ સ્વભાવ દોષ. અમે શું કરીએ? અરે એમનો દોષ નથી, એ તો બીજા નિમિત્ત છે. એટલે ત્યાં પેપર પહેણી હાલી દીધું ના. આ જ્ઞાન ની સમજ પડી જાય એટલે કશું દુઃખ છે નઈ આ દુનિયામાં. તો અજ્ઞાન ની સમજ છે એટલે દુઃખ છે. દુઃખ હતું છે તને થોડી સમજ પડી? હા તારે હવે બીજું કશું પૂછવું પૂછે ને. તું આમ જતી હોઉં અને કોઈ માણસ તારા હાથમાંથી $500 આપી ગયો, હાથમાં લઈ ગયો, તારી પેલી થેલી હોય છે તે શું કે છે એને આ પર્સ લઈ ગયો, પછી તું જતે તને પેલો ચોર છે એવું લાગે ને? લુચ્ચો છે તારો નંબર કઈ લાગ્યો માટે તું જ ગુનેગાર. સમજે ની નંબર તારો ક્યાંથી લાગ્યો? એની પાસે કોઝિજ છે, દેર આર કોઝિજ. હંમેશા કારણ સિવાય કોઈ કાર્ય થાય નહીં, પેલા કારણ હોવા જોઈએ. એટલે કારણ નહીં જોવાથી આ લોકો ઠોકા ઠોક કરી મારી પત્તર થાય ને જીવન લાઈફ જ ફ્રેક્ચર કરી નાખી. કેટલું બધું ડોલર આવું સુખ, આવું સુખ તો હિન્દુસ્તાન માં છે નહીં. મારો થોટો નથી લોકોને, તો એ બિચારા મોડા પર ડોલર મારી ગાલ રાખીને ગાલ રાતા રાખીને ફરસ આપ રૂપિયા ફરસ બાર. અને આ લોકો તો ઘણું સુખ છે. $500 ની વધારે જરૂર હતી એટલે લઈ ગયો. ના એવું જરૂર તો બધાને જરૂર હોય, કોને ના જરૂર હોય? આ બધા કોને જરૂર નથી? એવું એવું ના કેવાય, ના એવું કેવાતું છે, બધાને જરૂર હોય, પણ વાંકીલે છે એટલે જરા લો જ, એની પાસે કોઈ પણ કાયદા ના આધાર છે, ગપ્પું નથી. આપડે દ્વાન માં આપી કે ના બે દ્વાન માં લઈશ કે મારે હકનું લઉં છું કે હકનું લે, તમે સમજ પડે ને. અને દેખાવા મારે અને તને ક્રોધ ચડે તો ડુંગર ઉપરથી ખબર તો ખબર તો દેખાડો પડતા, તો કેમ ક્રોધ નહીં ચડતો? ડુંગર ઉપરથી ખબર તો ખબર તો દેખાડો પડે તારે તો લોહી નીકળે, તો કેમ ક્રોધ નહીં ચડતો? તો જુએ છે કોઈ છે નહીં, તેવા જગત છે ને. કારણ કે કોઈ પણ માણસ દેખાડો નાખે નહીં અને નાખે તો એ ડુંગર જ છે. શું છે એ ભાન નથી, ડુંગર જેટલું જ ભાન છે ને. શું છે તમે ખબર પડી ને, માણસ ને શાસ્ત્રકારો તો એમ જ કહ્યું છે, ઉઘાડી વાંકે ઊંઘે છે આખું જગત, ઉઘાડી વાંકે ઊંઘે છે એવું આ શાસ્ત્રકારો લખી. કેમ ઊંઘે છે કે છે કે આ ભવ નું જ મોજગર કર્યા કરે છે, પરભવ માં જ્યાં જવાનું છે તેનું કઈ એક ઘરે આટલું કશું કરતો જવાનું છે, આ તો કરીને આવેલો છે તેનું તે આમાં શું રેખો કર્યા કરશે? લાવેલો ખેતર એને દોણા આવે એમાં શું નવી છે તે? પણ બીજા દોણા નાખ્યા ના જોઈએ, બીજું ખેતર માટે નહીં જોઈએ, નાખ્યા છે ખાલી. આવું છે આ દોષો સમજણ પડે ને, નિવેડો થાય, કોઈ સમજાવવાનું નીકળ્યું નહીં અને લોકો છે તે આવું કરી ગયા. લોકો કે પેલા પકડો પકડો પકડો, શું કે ક્રોધ થાય છે ને, તે મધરે પાડવું અને ભીત જોડે અથડાવું, ભીત જોડે અથડાય તો આપડે ના સમજીએ કે મધરો મુ છે, સમજીએ કે ના સમજીએ એવું આ મધરે દે હે વાંધડા પણ છે, એમાં મધરે કેમ પડે છે, તે ગુસ્સો કેમ થાય છે? જ્યાં સુધી અભેદ નું જ્ઞાન ના થાય, અભેદ નું જ્ઞાન ના થાય ત્યાં સુધી તો મતભેદ રહેવાના જ. જ્યાં સુધી અભેદ નું જ્ઞાન ના થાય ત્યાં સુધી મતભેદ રહેવાના. હા, પણ અભેદ નું જ્ઞાન જ્ઞાન વખતે ના થાય, પણ અભેદ વિચાર તો કરી શકે કે ના કરી શકે? અભેદ ના વિચાર તો કરી શકે ને, જ્ઞાન તો થવું બહુ અઘરી વસ્તુ છે, પણ અભેદ ના વિચાર કરી શકે ને. જો કે ભાઈ હું કઉ છું કે આમ બરોબર છે, પણ એનો વ્યૂ પોઈન્ટ છે ને, એ કઈ ખોટું ઓછું કહી રહ્યો છે, જેવું દેખાય એવું બોલે કે ના બોલે? હે, આ વચ્ચે અહીંયા વસ્તુ છે એને અહીંથી 90 ડિગ્રી જુએ છે તેને જે દેખાય છે, એવું અહીં 135 ડિગ્રી જુએ તો જુદું દેખાય ના દેખાય? તમે કેમ લાગે છે? આ એક માણસ આમ થી જુએ આ ડિગ્રી એ અને આ ગોળ છે, એક માણસ આ ડિગ્રી એ જુએ, તે વચ્ચે જે વસ્તુ દેખાય છે જુદી જ દેખાય ને? પેલા આગલો ભાગ દેખાતો હોય, પેલા સાઈડ નો ભાગ દેખાતો હોય, જે સાઈડ થી જેવો એનો દેખાવ હોય તેટલું તે સમજી શકે. એટલે જેવો દેખાવ હોય એટલું સમજી શકે, જે સાઈડ પર જેવો દેખાવ હોય એટલું સમજી શકે. હા, એવું જુદું હોય એટલું સમજી શકે, વધારે ના સમજી વધારે ના સમજી શકે. ત્યાં વચ્ચેની વસ્તુ એક જ છે, પણ 300 હાઈ ડિગ્રી છે એટલે બધાને જુદી જુદી દેખાય, બધાને જુદી. એના મતભેદ છે એટલે પછી આપડે કહીએ કે તું અહીને બધે તો ઉભો રે, અને તું અહીને બધે તો ઉભો રે. વાત સાચી થઈ ગયા છે એ વ્યૂ પોઈન્ટ પર. એટલે આ બધે વ્યૂ પોઈન્ટ ના છે, એ ક્યાં ઉભો છે એના મધ્ય. એટલે આપણું સારું જો થાય છે, અમારું ખોટું થાય છે, બિલકુલ એવું તો ન જ હોવું જોઈએ. સાચું ખોટું ભ્રાંતિ અને જ્ઞાન બે માં હોય, પણ આમાં વ્યવહારિક જ્ઞાન માં તો સાચું ખોટું બધાને હોવું, વ્યૂ પોઈન્ટ નો જ બોલે. વ્યવહારિક જ્ઞાન માં જેવું જે સમજે તેવું જ બોલવાનું. વ્યવહારિક જ્ઞાન માં જેવું જે સમજે તેવું જ બોલવાનું. જેવું સમજે, જેવું સમજે તેવું જ બોલવાના. હા, એ તો બીજું એને જેવું. હે, આપણે એક માસ હાઈવે ઉપર ઘોડો લઈને ઉભો રહ્યો છે, સફેદ ઘોડો લઈને, અને આપડે 1000 ફૂટ છે તેને પૂછીએ પેલું શું દેખાય છે 1000 ફૂટ છે તે. ધોરો બળદ જેવું દેખાય છે કઈ, તો આપડે એને મારવો આપડો ઘોડો હોય માટે. જેટલી આંખો ની લાઈટ પહોંચે એટલું જે જવાબ આપી શકે વિચારો. હવે એમાં એનો શું દોષ? એનો કઈ દોષ નહીં, કસો દોષ નો. પછી આ શું કે મારા ઘોડા ને તું બળદ કહું છું? અરે કોક તો ગધેડ્યું કે એમ એને જેવું દેખાયું કે એમ બિચારા. એનો એનો શું દોષ છે તે? હા, એની ઝઘડા છે બધા. મારો ઘોડો દ્રષ્ટિ નો ભેદ તો રહેવાનો જ. કેમ કે દ્રષ્ટિ નો ભેદ તો રહેવાનો હોય જ. બધું દ્રષ્ટિ ફેર નું આ દુનિયા નિયમ છે. આ સંસાર વ્યવહારિક દ્રષ્ટિ માં દ્રષ્ટિ ફેરો હોય, અને પેલી દ્રષ્ટિ છે ને તે એક જ દ્રષ્ટિ પર આવી જાય બધા. અધ્યાત્મ દ્રષ્ટિ બધું, કારણ કે આત્મ સન્મુખ થાય તો એક જ આત્મા એક જ પ્રકાર નું. અરે શબ્દો ની મારામારી હોય છે ને. એક પટેલ એક મુસલમાન ને કહ્યું કે ભાઈ તાર ડોબા, તાર ડોબા અહીંથી વાંકી રહી હતી તાર ડોબા. એટલે મી મી મી આવી ગઈ છે મેરી ભેંસ કું તું ડોબા ક્યુ બોલા કે ઝઘડા ચાલે. મેરી ભેંસ કું ડોબા ક્યુ બોલા, ક્યાં પાર આવે તે ભેંસ કું ડોબા ક્યુ બોલા કે શહેર પાર આવ્યું નહી. એટલે આપડે શું કરવું પડે કે તારી ભેંસ છે એવું મને ખબર નઈ ના ગયા. હવે તો તારી મને કદી કઈ આવે તારી ભેંસ છે એમ કરી છૂટી જવું. એટલે મિયા ભાઈ શું કે થોડો મકાઈ નો પોંક લેતા જાવ કે છે. એટલે આપડે સમજીને ચાલીએ તો દગાડું ચાલે. કોટો અરે કોટો કરીએ જ ખરા. આપડે આપડે કોટો વાગેલો હોય અને હોય ના હોય કોટા વડે કરીએ, પણ કોટો પર બીજો ભાગી ના જાય ને તે દાળ જ રાખીએ. એવું ના રાખવી પડે બધી. તમે આ જોયેલું નઈ આ બધું કોટા વોટા બધું? એ તો જે જોયું હોય તેને ખબર પડે. તમે જોયેલું ને બધું? કે તમે ગયેલા ને? અમે જ્ઞાની પુરુષ ને બધા અભ્યાસ હોય ના, બધા અભ્યાસ કરી આવીએ. અમે કરી આવીએ અભ્યાસ કરી આવીએ બેન. એક ગણ આવ્યો, બેન એક ગણ આવ્યો તે મને કે છે આ જુઓ મને આ ઠોકર વાગી કે છે. ઠોકર તો રાખી છે એ કઈ જીવતી છે લાગે ના, અમારે પોલ માં જ છે આ રીજુઓ. ત્યાં છોકરા ને પૂછ્યું કેમ તું અમને વાગી આ બેન ને, તાકે એ ઉડતા મને વાગ્યા, હું તો અહીં નહીં જ છું, આની આ જ જગ્યાએ છું, એ મને વાઘ વાઘ કરે. આ બોલો કોનો દોષ કર્યો? ધ્યાન છોકરો કેવું ખોટું છે બીજાઈ નું, જે ખોરો આપડે જોઈ ગયા એટલે પછી ધ્યાન ના રહેવું જોઈએ. પછી તો આગળ એક તો વાગી તો એ આપણે આપણે એને વાગ્યા છીએ, એને બિચારી ક્યાં ભાન જ ક્યાં છે? ખબર જ નથી કે હું કોઈને વાગુ છું, એવું ભાન પણ નથી. મુંબઈ માં ગાડી બેઠા હોય તમે, અગર બીજા તમારા મિત્ર બેઠા હોય મુંબઈ થી ગાડી બેઠા હોય અને સુરત તમારે ગામ માં જતા તરફ જતા હોય તો તબિયત ગરમ હોય એટલે આમ આડા થઈ પેપર વાંચતા હોય તબિયત ગરમ હોય એટલે જરા માફી આવી હોય તો આડા થઈને પેપર વાંચતા હોય તેમને તમે પૂછો કે ચંદ્રભાઈ ક્યાં જ આવશો તમે, ત્યારે શું કે સુરત જાઉં, સુરત જાઉં. આપડે કઈ ક્યાં સુરત જાવ? તમે તો ઉતાર છો ના પેપર વાંચે, આવું બોલે જેવું છે એવું કોણ બોલ્યું? કઈ સુરત જાવ છો? જેવું છે એવું બોલો, શું જૂઠું બોલો છો? નથી ઉતા સુરત જવાની શક્તિ નહીં મહી ત્યાં હોય તેનું ટ્રેન ચલાવતું નથી. બસ કે સુરત જેવું શું કે આમ એનું દુઃખ છે, વાત કરતો જ નથી આવડતી. એક માણસ નહી બધા માણસો આની આ વાતો આવી વાતો કર્યા કરે. હું આ ઇંગ્લેન્ડ જોઉં છું, મોટા ઇંગ્લેન્ડ જોવા વાળો હાલે છે, તારો ફફડાટ થાય છે. ઇંગ્લેન્ડ જોવા વાળો તો હારી જઈ રીતે ત્યાં શું બોલવું છે એવું મને એક પૂછ્યું કે અમારે શું બોલવું છે. ત્યાં કે ભાઈ આ ટિકિટ, આ ટિકિટ જોઈ લો ને, અને મારે તબિયત ધરમ છે, હું તો છું પેપર વાંચું છું, આ ટિકિટ સ્ટેશન થી વડોદરા જઉં છું તો હું ફ્રેશ નો ફ્રેશ થયું છે, એનું કારણ શું? લોકો કે છે શું કહે છે ફ્રેશ થયો છો? તમે પણ હું જતો નહી, હું વડોદરા જતો જ નથી, ગાડી વડોદરા જાય છે, હું તો બેઠા રહું છું. હવે પેલું શું અસર થાય છે? સાયકોલોજી ઇફેક્ટ. હું જોઉં છું, હું જોઉં છું, હું જોઉં છું, થાક લાગે છે. હવે આમાં આટલું ફેરવાનો વાંધો છે ખરો? આટલી હમદ ફેરવાનો વાંધો ખરો? એટલું ફેરવાનું જ અઘરું છે કે એટલું ફેરવાનું જ અઘરું છે થોડા દાદા અભ્યાસમાં મૂકે પછી બોલતા આવી જાય એવું. જો કારણ સાયકોલોજી ઇફેક્ટ નું આમાં ગાડી બેઠો છો ને થાક લાગે. હું આ હું આ સ્વાતે વર્ષે આટલો બધો એટલો બધો ભરું છું ભાઈ, પણ શાનો થાક? હું ફરતો જ નહીં ત્યાં આગળ. ગાડી ફેરવે છે, બસ ફેરવે છે, વાહન ફેરવે છે, પ્લેન ફેરવે છે, હું ફરું છું કે આમ દરસાલ 40,000 મળે છે મારા દાદા. 40 કરતા વધારે છે, 40,000 થી વધારે છે. હા બોલો તો છે, મને કઈ થાક લાગ્યો કદાચ નથી. કેનો જોતા જો તો બોલતા આવડે વગર કોમ નું માથે લઈને માથે લેવું. એક મિયા ભી હતા ને, તે ઘોડા પર બેસીને આવતા હતા અને માથે છે તે ઘાસ નો ભારો લીધો હતો. ઘોડા પર બેઠા હતા અને માથે ઘાસ નો ભારો લીધો હતો. આપડે પૂછ્યું ખાન સાહેબ આ વારો માથા પર સુકા લીધો છે, તમારા મોઢા નો દુઃખ દેખાય છે, તમને વેદના થાય છે, અને આ વજન તો ઘોડા પર જ જાય છે. નહી એસી વાત એ કે ઘોડા અમારા ટટ્ટુ બહુ નરમ હે, વો જ્યાદા વજન લે સકતા નહી, ઓર એ જો ઘાસકા પુલા દિયા હે ને તો હમને એક આદમી ને મફત મેં દિયા, હવે કૈસા કરેગા, તો ઘોડા પે રખેગા તો ઉસકો વજન લગ જાયેગા, મેં 30 રૂપિયા લિયા, એના જીવ્યા જગત આખું ફરે છે ભટકે છે. આ સંસારના ઘોડા નો ઘાસ ઘોડા પર મૂકો, નહી તો ઘોડા પર જ વજન જાય છે, મોટે ઝુકા મૂકીને ફરો છે. હું એ શીખવાડું છું બધાને, દુઃખ કાઢું છું બધાને, વાત સમજો, તમારો સર્વસ્વ દુઃખ જતો રહે, મોથે લઈને ફરતા જ ખરા. હા તમારે મોથે અત્યારે દુઃખ છે ભરેલું, બધા મોથે લઈને આ બધાને મોથે બધું દેખાય. હા અમને કેટલું બધું લીધું છે મોથે, આમ દવાય દવાય કરે પડી ના જાય. જો મારી પાસે 50,000 છે અને નિરંતર મારું ચિંતન કરે છે, મને ત્યાં જેવું માથા પર વજન નથી. નિરંતર દાદા નો રહેશે, નિરંતર આ એક ક્ષણ વાર છે, તો આજ્ઞા ની બહાર નહીં ચાલ્યા, એક ક્ષણ વાર 14 વર્ષથી. શું તું આજ્ઞા બહાર ચાલુ છું કે શું કે છે? કોઈક વાર સમજ ફેર થઈ જાય છે, કોઈક વાર પડે તે કલાક બે કલાક ઓછા છે, પણ કઈ આખો દાડો નહીં ને, સહી આખો દાડો પાડવાની ઈચ્છા કરી ને, નિરંતર પાડવાની ઈચ્છા ને. હા એવું જો આજ્ઞા, કઈ આજ્ઞામાં ના રે એવું છે કોઈ નઈ. આજ્ઞામાં રહેવાનું શું કે ભાઈ તમારો સર્વસ્વ દુઃખ મારી પાસે લઈ લેવાનો, મને આપી દો ને તમારા દુઃખો, અને સુખ તમારે તમારી પાસે રહેવા દો, મારે તમારું સુખ જોઈતું. હું તો દુઃખ લેવા આવ્યો જગત માં, જેને આપ્યો એને ગયા, જેને ના આપ્યો રે એને હું શું કરું, તારું ગયું કે ના ગયું, તમારું ગયું? હવે આખી આપી દેવા છે તો બહુ પાકા હતો, આખી ગાતો હશે કે આપી ના દે, કોક દાડ કામ લાગશે, નહી તો છોકરા છોકરા ને ઘેર કામ લાગશે. તમે લઈ લો બધું દુઃખ બાબા, નિરા લઈ લો કે છે, તમે બધું દુઃખ લઈ લો એટલે નિરાશ કે. I understand all about different gods, Ram, Sita, Krishna, Shiva, etc. But how are they linked? I get very confused and I wanted to how I am going to make my son understand about our God. As you see in Canada, they are going to come in contact with Western life and I want to know how to make my little boy understand all about it. Hindu dharma su che ne Ram, Sita, Krishna, Shankar e badha ni su link che. આપણને બે મરેલ લાગે છે, ધીરે થઈ ગઈ ઘરે ધીરે ના થઈ ગયા છે. આત્મા અને કઈ પાકી શું કરું જૂના જમાના હતા, નવા જમાના છોકરા હતા નથી, જૂના જમાના મારી ઉંમર ના વાળા અને પછી એવાથી કે ચાલતું જ. હા, જયારે જયારે જરૂર હોય ત્યારે જવું પડે. ભલે 10-20 ડોલર વધારે કરશો પણ વાંધો નથી, પણ શું એની રીતે કરવું પડે ને. કપા ઉપાઈ કઈ ગયા પછી પાણી પાય શું થાય? કપાસ ઉપાઈ ગયા પછી પાણી પાય. મેં તો પોળી પાયું, વેરું મોડું થયું નહિ, પણ વખત શૈલેષ વાનમાં પૂછતો હતો કે બે તમે એવું નક્કી કરેલું ખરું કે મારા આટલી મોટલ જોઈએ? મને પૂછે શૈલેષ, ગોલ નક્કી કરવા, જીવન ના ગોલ નક્કી કરેલો શૈલેષ નક્કી કરેલું બધું. શૈલેષ, શરૂઆતમાં પહેલો ધંધામાં જે પડ્યા એ ભાઈ ફોર્સ થી પડવું પડ્યું અમારે, ગવર્મેન્ટ ના લોઝ ને લીધે. તે પછી અમને એવું થયું નથી કે આટલું કરવું જોઈએ, આટલું હોવું જ જોઈએ. પણ જે થાય છે, અગર જે હમણાં વર્તમાન સંજોગોની અંદર આવ્યું કે હવે આ મોટર લેવાની છે તો તેનો સ્ટડી કરીને યોગ્ય લાગે તો પડવાનું, અને એના માટે સંજોગો બધા ઓટોમેટિક આવી જ જાય છે. સંજોગો ભેગા થઈને આવે, જો છોકરો હોય દુયા કરનાર આવે, છોકરો નો સંજોગ હોવો જોઈએ પેલો. હા, નહી તો પેલો જો આશા રાખતો હોય માત્ર સંજોગ ભેગા નહીં તે ના રાખી, હું છોકરો જ નહીં. બરાબર, વિવાહ કરવા કેમ કરીએ? છોકરો હોય એટલે વિવાહ કરવાના આવશે એવું સંજોગ એને ભેગા થાય. બરાબર, ગોલ રાખવો જોઈએ ખરો, અમુક લિમિટ કે આટલું થવું જોઈએ મારી જીવનમાં એમ. રાખવાનું તો કશું જ રાખવાનું, આત્મા જ રાખવાનું. એમ સમજે છે કે દાદાજી ના જ્ઞાન માં આપડે રહીએ એટલે આ વર્લ્ડલી આ બધી જિંદગી ની બધી જે લાઈફો ને ઈચ્છાઓ ને વિચારો એ બધા છોડી દેવા પડે. આપડે એમણે નતું પૂછ્યું, કોણે પૂછ્યું હતું કે એમણે એમ પૂછેલું કે આપડે ધારો 5 આજ્ઞા પ્રમાણે ચાલીએ તો સામા લોકો આપડો ગેરલાભ લઈ જાય ખરા, એવું એના ભાવમાં છે કે આપડે દાદા ભગવાન ની આપડે અહીં પડી રહ્યું હોય ને કે એ જાણે ઊંઘે એટલે લઈ જવું, આપડે ઊંઘ્યા તો તારે ઓરતો હોય ને કોઈ બોલાવા આવ્યો, એવું નિર્ભય જગત ને તમે કહ્યું છે. પછી બીજું શું થયું? કશું નહીં. તમે એ વાતો બે ત્રણ દાડે રહી ચાલો ના એવું બોલ બોલ કરતો હતો બાપે માછી તો એટલું સરસ ના સમજાવે એના અંગે જરૂરિયાત કાર્ય બધા કરે છે અને એ કરવા માટે હમણાં શરૂઆત તારે ભણવાનું છે ભણવાનો પહેલો ધ્યેય છે તારો એજ્યુકેશન લેવાનો પેલા ભણવું એ પહેલું મુખ્ય એ છે અને ભણ્યા પછી જોવાનું કે શું થાય છે અમારે તો ઘેર થી નીકળવાની જરૂર કે ભાઈ ટોરન્ટો આવવાનું છે ટાઈમ સર નીકળ્યા પછી ગાડી વચ્ચે બોડી થાય તે થાય એ ડિફરન્ટ મેટર પણ આપડે તો આપડી ફરજ બચાવી શું કહ્યું છે દાદાજી કાલે એવું વિચાર્યું છે કે અમે લોકો મોન્ટ્રીયલ આવીએ ને તો 350 માઇલ જવાના ને 350 આવવાના 700 માઇલ થઈ જાય અને 3 દિવસ જાય અને આ ભરતભાઈ ને માસી ને મીના ને લોકોને જરા એમ થયું કે નાયગ્રા ફોલ્સ બતાવતા આવીએ અહિયાં સુધી આવ્યા છે આપડે પેલો ફોલ્સ ખરો ને નાયગ્રા ફોલ્સ ખરો ને આપડે પેલો ધોધ જોવા ગયા હતા તો આ માસી ને ભરતભાઈ નું મીના ને એમ કે જોઈ બી લે ત્યાં જઈએ તો જોઈ લે તો એ 100 માઇલ 150 માઇલ બીજા થાય તો આપ અને નીરુબેન ખાલી મોન્ટ્રીયલ જાઓ અને અમે બધા કેલિફોર્નિયા બાજુ હાંકવા માંડીએ કારણ કે 1000 માઇલ થઈ જાય અને અમને વાંધો નહીં સુરેશભાઈ ને હું પૂછી જાઉં છું સુરેશભાઈ મોન્ટ્રીયલ આવવાના છે પૂછી જવાનું તો જો અનુકૂળ હોય તો આપડે એ રીતે ગોઠવીએ નહીં વાંધો નહીં શું આપડે તો જે તરફથી કામ થાય તો અમે કેલિફોર્નિયા વહેલા આવી શકીએ વહેલા તો નહીં પણ ટાઈમ સર 2 દિવસ અમને વધારે મળી જાય ને જવા માટે રસ્તા સારું પડે 3000 એને કાલે જ માફ કરતો એટલે ગોઠવણી કરો ને અરે એની લાઈફ બે થાય બીજી કોણ દેખીએ પડે કઈ ખાસ નહી તેમાં બધું જોવાનું છે ભોગવવાનું નહી એવું દાદાજી ખાવાનો તો હિસાબ હોય તે આત્માની એમ ચિંતા છે આત્મા નહી જતા ચિંતા કરવા જેવું અત્યારે ના આવતા થાય ચિંતા કર્યા કરે એના જે પોલીસ ના દેખાય ફાટી વાગી સાહેબ પણ ભાઈ મેં ચિંતા એવા ચિંતા એના જે શું કરો છો બોલા મૂર્ખ છે આટલું બધું આ ઓછું છે તે મારે પછી નાગાજી કાકા કેવું પડશે અમે તો આગળ બધું દર દર કરાય છે ફાકી ભાગ નું ના ભાગે ભાઈ ના ફાકી ભાગ ના ના થાય કઈ રહ્યું કેવું તાર થયો થશે તાર અહી કઈ એમ બે બરાબર નહી બાકી ભાગ ને ના થાય ત્યાં તું આડો તો આમાં હોય ગયા લે ભાવી સુધરે દરિયા સમજ લેવાય નહી ને સમજા ફરવા બગી જમી બોલતો નાસ્તો કરીશું ચાર બધા આવી આટલી બધી હાય એક જ છોકરો બીજી ભોંકેટ કેટલી છોડ્યો નહી બોલ્યો નહી કઈ એમને છોડીએ બોલ્યો પ્લાનિંગ કરેલું ને એટલે એવું કરેલું આમ જવું તો પેલા કે નહીં જવાનું એટલે બસ પાછા જવું પડે આપડે તે પાસે ફરી ના આવવા જતા આપડે બંધ કરવું પડે બને ભગવાન પાસેથી અને તમારે ત્યાં ઉભા આવશે.